શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 70 મુનિઓનો ભગવાનના અવતાર સંબંધિત પ્રશ્ન અને શ્રી વ્યાસજી દ્વારા તેનો ઉત્તર. મુનિ બોલ્યા, પુરુષ શ્રેષ્ઠ વ્યાસજી, આપે ભારતવર્ષ તથા પુરુષોત્તમ ક્ષેત્રના અદ્ભુત ગુણોનું વર્ણન કર્યું. આ ક્ષેત્રના ઉત્તમ મહાત્મ્યને સાંભળીને અમને બહુ પ્રસન્નતા થઈ છે. અમારા મનમાં ઘણા દિવસથી એક સંદેહ છે, તેનું નિવારણ કરનાર આપના સિવાય બીજું કોઈ નથી. અમને ભૂતળ પર શ્રીકૃષ્ણ, બલદેવ અને સુભદ્રાના અવતારનું રહસ્ય સાંભળવાની ઈચ્છા છે. વીરવર, શ્રીકૃષ્ણ અને બલભદ્ર શા માટે અવતીર્ણ થયા હતા? તેઓ વસુદેવના પુત્ર થઈને નંદના ઘેરમાં કેમ રહ્યા? અમૃત્યુલોક સર્વથા નિસાર છે, એમાં વિશેષ રૂપે દુઃખ જ ભરેલું જોવા મળે છે. પાણીના પરપોટાની જેમ આ અત્યંત ચંચળ ક્ષણભંગુર છે, એની ભયંકરતા એટલી વધી ગઈ છે કે તેનો વિચાર આવતા જ રોમે રોમ ખડા થઈ જાય છે. આવા સંસારમાં એમણે જન્મ લેવાની શું જરૂર હતી? આ પૃથ્વી પર અવતીર્ણ થઈને એમણે જે જે લીલાઓ કરી તે બધીનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. એમનું સંપૂર્ણ ચરિત્ર અદ્ભુત અને અલૌકિક છે. ભગવાન સગળા દેવતાઓના સ્વામી તથા સુરશ્રેષ્ઠ છે અને પૃથ્વીને ઉત્પન્ન કરનારા તથા અવિનાશી પરમાત્મા છે. તેમણે પોતાના દિવ્ય સ્વરૂપને મનુષ્યની વચ્ચે શા માટે પ્રગટ કર્યું? જે ભગવાન સમસ્ત જંગમ પ્રાણીઓની ગતિ છે, તેઓ માનવ શરીરમાં કેમ આવ્યા? આને દેવતાઓ અને દૈત્યો પણ બહુ આશ્ચર્યની વાત માને છે. મહામુનિ, આ ભગવાન વિષ્ણુના આશ્ચર્યજનક અવતારની કથા સંભળાવો. ભગવાનના બળ અને પરાક્રમ વિખ્યાત છે, તેમનું તેજ અમાપ છે. તેઓ પોતાના અલૌકિક ચરિત્રો દ્વારા આશ્ચર્યરૂપ જણાય છે. આપ તેમના તત્વનું વર્ણન કરો. ભગવાન પુરુષોત્તમ દેવતાઓની પીડા હરનારા અને સર્વવ્યાપી છે. જગતના રક્ષક અને સર્વલોક મહેશ્વર છે. સંસારની સૃષ્ટિ, પાલન અને સંહાર બધું તેજ કરે છે. તેજ સર્વને સુખ આપનારા છે. તે અક્ષય, સનાતન, અનંત, ક્ષય અને વૃદ્ધિથી રહિત, નિર્લેપ, નિર્ગુણ, સૂક્ષ્મ, નિર્વિકાર, નિરંજન, સમસ્ત ઉપાધિઓથી રહિત, સત્તા માત્ર રૂપે સ્થિત, અવિકારી, વિભુ, નિત્ય, અચલ, નિર્મળ, વ્યાપક, નિત્ય તૃપ્ત, નિરામય તથા શાશ્વત પરમાત્મા છે. સતયુગમાં તેમનું વિશુદ્ધ હરિનામ સાંભળવામાં આવે છે. દેવતાઓમાં વૈકુંઠ અને મનુષ્યમાં શ્રીકૃષ્ણ નામે વિખ્યાત છે. તે જ પરમેશ્વરની ભૂત અને ભવિષ્યની લીલાઓ, જેમનું રહસ્ય અત્યંત ગહન છે, તે અમને સાંભળવાની ઈચ્છા છે. વ્યાસજી બોલ્યા, જે સમસ્ત દેવતાઓના સ્વામી, સૌની ઉત્પત્તિના કારણ, પુરાણ પુરુષ, સનાતન, અવિનાશી, ચતુર્વ્યૂહ સ્વરૂપ, નિર્ગુણ, ગુણરૂપ, પરમ મહાન, પરમ ગુરુ, વરેણ્ય, અસીમ, યજ્ઞાંગ અને દેવતા વગેરેના પ્રિયતમ છે ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. જેમનાથી લઘુ અને જેમના કરતા મહાન બીજું કોઈ નથી, એ અજન્મા પ્રભુએ ચરાચર જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. જે આર્વિભાવ, તિરોભાવ તથા દ્રષ્ટ અને અદ્રષ્ટથી વિલક્ષણ છે. સૃષ્ટિ અને સંહારને પણ જેમનું સ્વરૂપ કહેવામાં આવે છે, તે આદિદેવ પરબ્રહ્મ પરમાત્માને હું સમાધિ દ્વારા પ્રણામ કરું છું. જે સગળા વિકારોથી રહિત, શુદ્ધ, નિત્ય, સદા એકરૂપ રહેનારા અને વિજયી છે, તે પરમાત્મા શ્રી વિષ્ણુને નમસ્કાર છે. જે હિરણ્યગર્ભ, હરિ, શંકર તથા વાસુદેવ કહેવાય છે. જે સમસ્ત પ્રાણીઓને તારનારા છે. જે ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા છે, તે ભગવાનને નમસ્કાર છે. જે એક હોવા છતાં અનેક રૂપે પ્રગટ થાય છે, સ્થૂળ અને સૂક્ષ્મ, વ્યક્ત અને અવ્યક્ત જેમના સ્વરૂપ છે, અને જે મોક્ષના કારણ છે, તે ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જે જગન્મય છે, જગતની સૃષ્ટિ, પાલન અને સંહારના મૂળ કારણ છે, તે પરમાત્મા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર, સમગ્ર વિશ્વના આધારભૂત, સમસ્ત પ્રાણીઓમાં વિરાજમાન અને પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા છે, તે ભગવાન પુરુષોત્તમને પ્રણામ છે. જે વાસ્તવમાં અત્યંત નિર્મળ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ બ્રહ્મપૂર્ણ દ્રષ્ટિના કારણે ભિન્ન ભિન્ન પદાર્થોના રૂપમાં સ્થિત દેખાય છે. જેમનો આદિ નથી, જે સમગ્ર જગતના ઈશ્વર, અજન્મા, અક્ષય અને અવિનાશી છે, તે ભગવાન શ્રી હરિને નમસ્કાર કરીને હું તેમના અવતારની કથા આરંભ કરું છું. પૂર્વકાળમાં દક્ષ વગેરે શ્રેષ્ઠ મુનિઓના પૂછવાથી કમલયોની ભગવાન બ્રહ્માએ જે કંઈ કહ્યું હતું તે જ હું તમને કહીશ. જે પોતાના ચારે મુખોથી ઋક, સામ વગેરે ચારે વેદોનું ઉચ્ચારણ કરતા રહીને ત્રણેય લોકને પવિત્ર કરે છે. જેમનો પ્રાદુર્ભાવ એકાર્ણના જળથી થયો છે, અસુરો જેમના યજ્ઞનો લોપ કરી શકતા નથી તે ભગવાન બ્રહ્માને પ્રણામ કરીને હું તેમની કહેલી કથા આરંભ કરું છું. જેમણે સૃષ્ટિના ઉદ્દેશ્યથી ધર્મ વગેરેને પ્રગટ કર્યા છે તે અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીના સંપૂર્ણ મતનું હું વર્ણન કરીશ. તત્વદર્શી મુનિઓએ જળને નાર કહ્યું છે. તે નાર પૂર્વકાળમાં ભગવાનનું અયન એટલે નિવાસ સ્થાન થયું, તેથી એ નારાયણ કહેવાય છે. ભગવાન નારાયણ સૌને વ્યાપ્ત કરીને સ્થિત છે, એ જ સગુણ અને નિર્ગુણ કહેવાય છે. એ દૂર પણ છે અને નજીક પણ છે, તેમને વાસુદેવ કહે છે. મમતાનો ત્યાગ કરવાથી જ તેમના તેમનો સાક્ષાત્કાર થાય છે. તેમનામાં રૂપ અને વર્ણ વગેરે કાલ્પનિક ભાવ નથી, તેઓ સદા શુદ્ધ સુપ્રતિષ્ઠિત અને એકરૂપ છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને ધર્મનું ઉત્થાન થાય છે ત્યારે ત્યારે તેઓ સંસારમાં પોતાને પ્રગટ કરે છે. પૂર્વકાળમાં તે જ ભગવાને વારાહરૂપ ધારણ કરીને પોતાના મોઢાથી જળ હટાવ્યું અને રસાતળમાં ડૂબેલી પૃથ્વીને પોતાની એક દાઢથી કમળના ફૂલની જેમ ઉંચકી લીધી. તેમણે જે નૃસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુનો વધ કર્યો અને વિપ્રચિત વગેરે દાનવોનો પણ સંહાર કર્યો. પછી વામન અવતાર લઈને માયાથી બલીને બાંધ્યો અને દૈત્યોને જીતીને ત્રણે લોકને પોતાના ત્રણ ચરણથી જ માપી લીધા. તેઓ જ ભૃગુવંશમાં મહાપ્રતાપી પરશુરામ રૂપે ઉત્પન્ન થયા, જેમણે પિતાના વધનો બદલો લેવા માટે ક્ષત્રિયોનો સંહાર કરી નાખ્યો. તે જ ભગવાને અત્રિકુમાર ભગવાન દત્તાત્રેય રૂપે અવતીર્ણ થઈને મહાત્મા અલર્કને અષ્ટાંગ યોગનો ઉપદેશ આપ્યો. ત્રેતામાં દશરથ પુત્ર શ્રીરામના રૂપમાં પ્રગટ થઈને તેમણે જ ત્રિભુવનને ભયભીત કરનારા રાવણનો યુદ્ધમાં સંહાર કર્યો. પ્રલયકાળમાં જ્યારે સંપૂર્ણ સૃષ્ટિ એકારણોમાં ડૂબી ગઈ તે સમયે દેવતાઓના પણ દેવતા જગતપતિ શ્રી વિષ્ણુ 1000 યુગો સુધી શેષનાગની સૈયા પર સૂઈ રહ્યા. વાસ્તવમાં તેઓ યોગ નિદ્રાનો આશ્રય લઈને પોતાના યોગ મહિમામાં સ્થિત થઈ ગયા હતા. સમગ્ર ચરાચર જગતને તેમણે પોતાના ઉદરમાં સ્થાપિત કરી દીધું હતું. જનલોક નિવાસી સિદ્ધો અને મહર્ષિઓ તેમની સ્તુતિ કરતા હતા. તે સમયે તેમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું, જે દિશાઓ રૂપી પાંખડીઓથી સુશોભિત અગ્નિ અને સૂર્ય સમાન તેજોમય તથા પર્વતરૂપી કેસરોથી અલંકૃત હતું. સુવર્ણમય મેરુગીરી એનો કિંજલક એટલે કેસરનો મધ્ય ભાગ હતો. એ કમળ જ પિતામહ બ્રહ્માજીની ઉત્પત્તિનું સ્થાન હતું. તેમાંથી ચતુર્મુખ દેવાદિદેવ બ્રહ્માજી પ્રગટ થયા. તે સમયે ભગવાન વિષ્ણુના કાનોના મેલમાંથી મધુ અને કેટભ નામના બે મહાબળી અને મહાપરાક્રમી દાનવ ઉત્પન્ન થયા અને તે બ્રહ્માજીને મારી નાખવા ઉદ્યત થયા. ભગવાને સૈન્યગૃહમાંથી ઉઠીને તે બંને દુર્ધર્ષ દૈત્યોનો વધ કર્યો. આ તથા બીજી અસંખ્ય ભગવાનની લીલાઓ છે, જેમની હું ગણતરી કરી શકતો નથી. આ સમયે અજન્મા ભગવાનના જે અવતારોનો પ્રસંગ ચાલી રહ્યો છે તે મથુરામાં થયો હતો. આ પ્રમાણે ભગવાનની જે સાત્વિક મૂર્તિ છે તે જ અવતાર ધારણ કરે છે. તે પ્રદ્યુમન નામે વિખ્યાત છે અને સદા રક્ષા કાર્યમાં તત્પર રહે છે. તે ભગવાન વાસુદેવની ઈચ્છા અનુસાર દેવતા મનુષ્ય અને તિર્યક યોનિમાં અવતીર્ણ થાય છે અને તેને અનુકૂળ સ્વભાવ બનાવી લે છે. ભક્ત પુરુષો દ્વારા પૂજિત થતા એ તેમની મનોવાંછિત કામનાઓને પણ પૂરી કરે છે. આ પ્રમાણે મેં અહીં ભગવાનના અવતારનું રહસ્ય કહ્યું છે. ભગવાન વિષ્ણુ જો કે કૃતકૃત્ય છે, એમના માટે કોઈ કર્તવ્ય નથી કે એમને કંઈ પ્રાપ્ત કરવાનું નથી, છતાં એ લોક કલ્યાણ માટે જ માનવ રૂપે પ્રગટ થયા હતા. અધ્યાય 70 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.